ઠાકોરજી, પોથીજી અને વક્તાશ્રીના પૂજન માટે પૂજ્ય પૂર્ણ પ્રકાશ સ્વામી પધારશે. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ શ્રીતમ વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. સજાનંદ સ્વામી મહારાજની જય. વેદાસ્તોતુમ પ્રવૃતા યદનવધિ મહાનંદમાલક્ષ્ય દૂરાત્ પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યેનામનંતિ સ્થાને દિવ્યેક્ષરેયો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયં કૃષ્ણઃ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામિનારાયણો નઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષરધામાધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, સર્વે પ્રાતઃ સ્મરણીય સંતો, કથાના યજમાન શ્રી અમારે કલ્યાણજી બાપાની સ્મૃતિમાં પ્રવીણભાઈ કામલિયા, એમના સુપુત્ર મનોજભાઈ, મયંકભાઈ, કૃણાલભાઈ વગેરે ભક્તજનો ઓનલાઈન અને પ્રત્યક્ષ રીતે કથાનો લાભ લઈ રહેલા સર્વે ભક્તો, જય સ્વામિનારાયણ. આજે ધનુર્માસનો છેલ્લો દિવસ, મકર સંક્રાંતિ. સૂર્યનારાયણ ભગવાન છે મકર રાશિમાં પ્રવેશ કરશે અને ઉત્તરાયણ છે એ આજથી શરૂ થશે. આનો અર્થ એવો થયો કે દક્ષિણાયનનો છેલ્લો મહિનો એ જ્ઞાન પ્રાપ્તિ કરી અને આપણા જીવાત્માને ઉત્તર તરફ ઉર્ધ્વ ગતિ કરાવવાની હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો. ઘણી વખત આપણે જાણતા ઘણું બધું હોઈએ પણ આપણાથી થતું ન હોય, તો હવે કરવાનો સમય આવ્યો. નારદજી ભગવાનના ધામને વિશે ભગવાનની સમક્ષ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ભગવાન પુરુષોત્તમ નારાયણે નારદજીને એવું કહ્યું કે તમે મારા થકી કંઈક અભીષ્ટ વરદાન કંઈક માગો, એટલે તમને જે પણ ગમતું હોય એવું એકાદું કંઈક વરદાન માગો, હું તમારા ઉપર અતિ રાજી થયો છું. તમારી એકાંતિકી ભક્તિ જોઈને મને ખુશી થાય છે અને તમે મારા થકી વરદાન માગો. એ વખતે સ્કંદ ઉવાચ, શ્રુત્વેતિ ભગવદ વાક્યમ નારદો મુનિ સત્તમ મન્યમાનો નિજમ ધન્યમ તમુવાચ પ્રભુ મુને. કાર્તિક સ્વામી કહે છે, હે સાવરણી ઋષિ, ભગવાનનું આવું વરદાન માગવાનું વાક્ય સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા નારદ મુનિ પોતાની જાતને ધન્ય માનતા થતા, એક તો દર્શન થયું, ધામને વિશે દર્શન થયું, અને ભગવાન પાછા એમના ઉપર પ્રસન્ન છે એવું વાક્ય સાંભળી છે. જે સંતો હોય એ મહારાજને રાજી કરવા માટે, ભગવાનના ભક્ત હોય તો એ ભગવાનને રાજી કરવા માટે બધું કરતા હોય, અને એ ભગવાનના મુખ થકી એમને એવા શબ્દો સાંભળવા મળે કે હું તમારા ઉપર આજે અતિ રાજી થયો છું, એટલે કૃતકૃત્ય થઈ ગયા, પોતાની જાતને ધન્યભાગી માનવા લાગ્યા. કેમ? આ મનુષ્યનું શરીર પ્રાપ્ત કરી અને જે કરવાનું હતું પુરુષોત્તમ નારાયણને રાજી કરવાના હતા એ આજે થઈ ગયું. આવા ધન્ય ભાવની સાથે નારદ મુનિ છે પ્રભુ પ્રત્યે બોલ્યા છે. શ્રી નારદ ઉવાચ, દર્શના દેવતે સ્વામીન સંપૂર્ણો મે મનોરથ. હે સ્વામી, સ્વામી એટલે હે મારા માલિક. સામે કોણ છે? નારાયણ. હે સ્વામી નારાયણ, આ વ્યાસ ભગવાન કહે છે, હું નહીં. હે સ્વામી નારાયણ, તમારા દર્શન માત્રથી મારા તમામ મનોરથ પૂર્ણ થયા છે, હું કૃતકૃત્ય થયો છું, હું ધન્યભાગી થયો છું, અને મને જે અત્યારે આ દર્શન થાય છે ને, એ દર્શન તો તમામ જીવ પ્રાણી માત્રને અતિશય દુર્લભ છે, એવું દર્શન મને પ્રાપ્ત થયું છે. મારા થકી વધારે ભાગ્યશાળી બીજો કોણ હોય? એટલા માટે તમારું દર્શન, તમારા ધામને વિશે રહેલા તમામ મુક્તોનું દર્શન અને તમારા ધામનું દર્શન, અક્ષરધામનું દર્શન, એ જેમને સાક્ષાત પ્રાપ્ત થયું હોય તો એમને પામી અને પછી મારા મનને વિશે બીજું કંઈ માગવાની ઈચ્છા થતી નથી. કારણ કે એ ધામનું સુખ એવું છે કે એમની આગળ આ બધું જ તણખલા સમાન છે, એટલે પછી શું માગવું એમ. ઇતો અન્ય દુર્લભમ ક્વાપી નાસ્તી બ્રહ્માંડ ગોલકે. આખા એ બ્રહ્માંડની અંદર આનાથી દુર્લભ બીજું કંઈ નથી. દુર્લભમાં દુર્લભ હોય તો આ એક છે, કારણ કે બ્રહ્માંડથી બહારું છે એટલે દુર્લભ જ હોય, બ્રહ્માંડથી પર છે. હજી તો સૂર્યનારાયણ સુધી આપણી દ્રષ્ટિ પહોંચે છે એટલે એ એટલા બધા દુર્લભ લાગે. શિયાળામાં થોડા થોડા સવારમાં દુર્લભ લાગે, પણ આ બ્રહ્માંડથી પર એવું ભગવાનનું ધામ અને પુરુષોત્તમ નારાયણ, તે આ બ્રહ્માંડની અંદર તો અતિશય દુર્લભ કહેવાય. જ્યારે તમે આટલા બધા દુર્લભ છો ત્યારે, અને તમે પાછા મારા ઉપર પ્રસન્ન થયા છો, તો આવા દુર્લભ વ્યક્તિ એ પ્રસન્ન થાય ત્યારે માગી માગીને પછી કંઈ આ લોકનું થોડું મગાય, એટલે મને કંઈ માગવાની પ્રાર્થના કરવાની ઈચ્છા નથી થતી. શું કામ? તો કે લોકાંતર સુખમ યત્તદ વૈદિકે એવ કર્મભિ, કે જેટલા પણ લોક અને લોકાંતરના સુખ છે, સ્વર્ગલોકનું સુખ છે, સત્યલોકનું સુખ છે, એ તમામ સુખ વેદ વિધિથી કરેલા કર્મોથી એ બધું પ્રાપ્ત થાય છે. આગળ કર્મકાંડની અંદર આવી ગયું એટલે દેવલોકની પ્રાપ્તિ થાય છે, પિતૃલોકની પ્રાપ્તિ થાય છે, પણ એ બધું જ નશ્વર છે, એ બધું અંતે નાશ પામનારું છે. દેવલોક પિતૃલોકના સુખ પણ જો નાશ પામનારા હોય તો એની ઈચ્છા મારે શા માટે કરવી જોઈએ? અત્યારે મને જે પ્રાપ્ત થયું છે એ સર્વશ્રેષ્ઠ છે, એ શાશ્વત છે, એ સત્ય છે, એ સનાતન છે, અને એ સનાતનને પ્રાપ્ત કરી અને નાશવંત સુખની ઈચ્છા રાખવી, તો એનાથી વધારે બીજા મૂર્ખ માણસ કયા હોય? આગળ નારદજી કહે છે, એટલા માટે નેચ્છામિ તદહં કિંચિત સુખમ ત્વત્તઃ પરમ પ્રભુ, તમારા થકી બીજું કોઈ પણ સુખ હું પ્રાપ્ત કરવાને નથી ઈચ્છતો, કારણ કે બધું નાશવંત છે એટલા માટે. પણ એમ છતાંય તમે જ્યારે રાજી થયા છો અને એમ કહો છો કે વરદાન માગો વરદાન માગો, તો એક વરદાન માગું છું. કેટલું? કયું વરદાન? તવાથ તવ ભક્તાનામ સદેવ ગુણ ગાયને અત્યુત સુકાસ્તે મે બુદ્ધિસ ત્વયી પ્રીતિ વિવર્ધની. હે પ્રભુ, તમારા અને તમારા જે ભક્તો છે સંતો છે એમના ગુણ ગાવામાં મારી બુદ્ધિ અતિશય ઉત્સાહી થાય અને તમારા સ્વરૂપમાં મને અતિશય પ્રીતિ થાય, આવું વરદાન આપો. કેટલું સરસ વરદાન માગ્યું. તમે કહેશો કે એ તો છે જ, અમારે અમારી પાસે તો પૈસા નથી પ્રભુ, એ આપો. કે એ હમણાં ભગવાન કહેશે કે ક્યારે આવે એમ. પણ નારદજીને આમના સિવાય બીજું કશું માગવાની ઈચ્છા ન થઈ, એમાં શાસ્ત્રીય સંદર્ભ છે. એ સુખને થોડીક વાર જો માણે ને તો આ તમામ બ્રહ્માંડના જેટલા પણ સુખ છે એ બધા જ ઝેર જેવા થઈ જાય. જેવી રીતે ગોપીઓ અને પ્રભુના ચરણનો સ્પર્શ થયો અને પંચવિષયના સુખ છે એ ઝેર જેવા થઈ ગયા, આજે નારદજીને એવું દર્શન થયું એટલે નારદજીને પછી આ લોકનું કશું માગવાની ઈચ્છા થતી નથી. એમને બધું ઝેર જેવું ત્રણકલા જેવું લાગવા માંડ્યું. આપણને હજી આ બધું સારું લાગે છે એટલે આપણે માગીએ છીએ. પણ નારદજી એવું માગ્યું કે તમે અને તમારા ભક્તો એમના ગુણ ગાવામાં મારી બુદ્ધિ છે એ વપરાય અને મને અતિશય તમારે વિશે પ્રીતિ થાય, હેત થાય, એવું આપજો, ભક્તિ થાય. આટલું વરદાન જ્યારે નારદજીએ માગ્યું ત્યારે કાર્તિક સ્વામી બોલ્યા છે કે ભગવાન નારાયણ છે એમણે હાથમાં અભયદાન આપીને એમ કહ્યું છે તથાસ્તુ. ભગવાન નારાયણે નારદજીને તથાસ્તુ કહ્યું. જે પણ તમે માગ્યું છે એવી જ તમારી બુદ્ધિ થશે અને તમને મારા વિશે અતિશય સ્નેહ થશે. અને ભગવાન નારાયણે એ ભગવાનના ભક્તોના ગુણ ગાવામાં ભગવાનના ગુણ ગાવા માટે ઉપયોગી થાય એવી એક વીણા એ નારદજીને આપી. અને પછી ભગવાન બોલ્યા, અત્યાર સુધી નારદજીની પાસે વીણા નહીં હોય, આમ કોટે લટકાડેલી હોય, નારદજી ગાતા હોય અને બીજા હાથમાં કરતાલ હોય. અત્યાર સુધી નારદજીની પાસે કરતાલ એકલી હશે અને ભગવાન નારાયણે પ્રસાદીની વીણા એ નારદજીને ભગવાન ને ભગવાનના ભક્તોના ગુણ ગાવા માટે એ અર્પણ કરી. પછી પ્રભુ બોલ્યા છે, શ્રી ભગવાન વાચ, અધુના ગચ્છ દેવર્ષે વિશાલાંબદરી મિતઃ. હે દેવર્ષિ નારદ, હવે તમે અહીંયાથી બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં જઈ ધર્મ અને ભક્તિના પુત્ર એવા નરનારાયણ જે મારો અવતાર છે એમનું આરાધન કરો. તમે મારા એકાંતિક ભક્ત છો, નિષ્કપટ અંતઃકરણવાળા છો, એટલે હું તમને, હવે ભગવાન જે બોલે છે ને, એટલે હું તમને તમારા પિતા બ્રહ્માજી કરતાં પણ વધારે શ્રેષ્ઠ માનું છું. બ્રહ્મા હોય જો ભક્તિએ હીણો, બ્રહ્માજીની અંદર બ્રહ્માજીના હૃદયમાં જો ભગવાન પ્રત્યે ભક્તિ ન હોય તો ભગવાન કહે કે મને એમનું, અને ભગવાનના ભક્ત હોય ને એમને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય, પછી ગરીબ સરખો હોય તો ભગવાન કે એ મારું સર્વસ્વ, વાસુદેવ સર્વસ્વ, એ મારું સર્વસ્વ છે, તમે મારા એકાંતિક ભક્ત છો. ભગવાનને આજે અતિ આનંદ થતો હશે ને, એ આપણને તો ભગવાનના દર્શન કરીને આનંદ થાય પણ આપણને જોઈ અને ભગવાનને આનંદ થાય અને ભગવાનને એમ થાય હવે જે ચાર પાંચ શ્લોક છે એ એવા છે કે ભગવાન નારાયણને નારદજીને જોઈને આનંદ થયો, એ રાજી થયા. તેન ત્વમ ત્વામ અધિકમ મન્યે વિધેયરપી પિતુસ્તવા, તમારા પિતા બ્રહ્માજી કરતા પણ હું તમને શ્રેષ્ઠ માનું છું, અધિક માનું છું. એટલા માટે યાદૃશોહમ ચ યદરૂપો યાવાંશ્ચ મહિમા મમ વિદુસ્તત સર્વમપી મે ભક્તા એકાંતિકા મુનિ. હે મુનિ, જેવી રીતે હું રહ્યો છું, જે રૂપે હું રહ્યો છું અને જેવું મારું ગુણ ઐશ્વર્ય સામર્થ્ય તમામ જે છે એ તમામ અને મારો તમામ જે મહિમા છે એ એકાંતિક ભક્તો છે ને બધા જ જાણે છે. કોણ જાણે છે? અને આપણે બધા જ જાણીએ છીએ ભગવાનનો જેવો મહિમા છે એવો જાણીએ છીએ ને, કેમ કોઈ બોલતું નથી? જાણવા માટે આવી સ્થિર થઈ ગયા છે એમ. જેવી રીતે મધનું એક ટીપું પડ્યું હોય અને કીડી ત્યાં પહોંચી જાય અને કીડી સ્થિર થઈ અને મધનો રસ લેતી હોય, એવી રીતે આપણે બધા ભગવાનના મહિમામાં સ્થિર થઈ ગયા છીએ. અને કયો હલો, ભગવાન નારાયણ એવું કહે છે કે મારા એકાંતિક ભક્તો છે એ મને જાણે છે. મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિત યતતી સિદ્ધયે, હજારો ને લાખો મનુષ્યો છે આ પૃથ્વીલોકને વિશે, પણ એમાંથી થોડાક જ મનુષ્યો એવા છે કે જે મારા માર્ગે ચાલે છે. અને એ ચાલનારા હજારો મનુષ્યોમાંથી પણ એવા ગણા ગાંઠા હરિભક્તો એ કે ભગવાનના ભક્તો એવા છે કે જે મામ વેત્તિ તત્વતઃ, હું જેવો છું એવો, મારું જેવું સામર્થ્ય છે, મારા જેવા ગુણો છે, મારી જેવી શક્તિ છે, મારું જેવું બળ છે, મારું જેવું ઐશ્વર્ય છે એ જેવું છે એવું જાણનારા તો બહુ ઓછા છે. અને એમાંના તમે એક છો. અને એવા જેટલા પણ એકાંતિક ભક્ત છે એ બધા જ પાછા મને એવી રીતે જાણે છે. એટલા માટે એમના હૃદયને વિશે હું વાસ કરીને રહ્યો છું અને મારા હૃદયને વિશે એમનો વાસ છે. મમ ઉર સંતન અરુમે સંતન ઉર, એવા સંત જે છે એમના હૃદયમાં હું વસું છું અને મારા હૃદયમાં એવા સંત વસે છે. ભગવાનને કેટલો બધો ભાવ થતો હશે. ભગવાન સિવાય જ્યારે આપણને બીજું કંઈ ન ગમે ને ત્યારે ભગવાનને પણ આપણા સિવાય બીજું કંઈ ગમતું? જ્યાં સુધી ભગવાન સિવાય આપણને બીજું બધું ગમે છે ત્યાં સુધી ભગવાનને પણ આપણે ગમતા નથી. ધીરે ધીરે, ભલે અત્યારે તો બધું ગમતું હોય, તમને ગમતું હોય, અમને ગમતું હોય, પણ ધીરે ધીરે આપણા મનની વૃત્તિને પાછી વાળીએ, સવાર સાંજ 5-10 મિનિટ બેસી અને વિચાર કરીએ કે આપણે ભગવાનને ગમીએ ને એવા થવું છે. મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે જે ભગવાનના ભક્ત આવી રીતે વર્તે એ અમને ગમે અને આમ વર્તે તે ન ગમે. અંત્યનું 25મું વચનામૃત. સારંગપુરના બીજા વચનામૃતમાં મહારાજે એવું કહ્યું કે આવી રીતે જે દર્શન કરે છે, આવી રીતે જે મન કર્મ અને વચને કરીને વર્તે છે તો એમને પરમેશ્વરમાં અતિશય હેત થાય છે અને પરમેશ્વરને એમના ઉપર વગર કર્યું હેત થાય છે. કેવું? અને એમાં ભગવાનને એવું શીખવાડ્યું કે આવી રીતે દર્શન કરવા, ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે એકાગ્ર ચિત્ત થઈ અને દ્રષ્ટિને ક્યાંય પણ બીજે જવા દીધા વિના ભગવાનના દર્શન કરે તો ભગવાનને એમના ઉપર વગર કર્યું હેત થાય છે, એમના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. આપણે દર્શન કરીએ ત્યારે, આજે તમે દર્શન કર્યા ભગત હું દેખાણું તમને? ડાયા ભગતની પાછળ બીજા નંબરમાં બેઠા આમ કોટ પહેરીને, હા મોરિયા નહીં, બાજુમાં મોરિયા સાહેબની બાજુમાં. આજે તમને હું દેખાણું? ભગવાન દેખાણા એક. બીજું સિંહાસન દેખાણું, બીજું પતંગને ડેકોરેશન દેખાડું, ત્રીજું પછી આજુબાજુમાં ભક્તો આવ્યા તો એ દેખાણા, દર્શન થયા જોઈએ કે નહીં? અર્જુનને પૂછ્યું ગુરુ દ્રોણે કે શું દેખાય છે? અર્જુને શું કીધું? બધાને ખબર છે. અર્જુને એવું કહ્યું કે આંખ દેખાય છે, એટલે એની એકાગ્રતા કેટલી બધી. અને પછી ગુરુ એમના ઉપર પ્રસન્ન થયા. આપણે દર્શન કરવા જઈએ ત્યારે ભગવાને એવું શીખવાડ્યું છે કે આજુબાજુમાં કંઈક આવે જાય તો એ પણ દેખાય અને ભગવાનના પણ દર્શન થાય. તો એમને ખિલખોડી જેવા કીધા, બિલાડા જેવા ભગવાનના ભક્ત કીધા. એ દર્શન એ કરતા જાય છે અને બીજું બધું જોતા જાય છે. તો એમના પર ભગવાનનું હેત થતું, એક ને એક માત્ર પુરુષોત્તમ નારાયણનું દર્શન થાય, એમના ઉપર જ આપણી વૃત્તિ સ્થિર થઈ જાય તો પુરુષોત્તમ નારાયણની વૃત્તિ છે ને એ પણ આપણા ઉપર સ્થિર થાય. બહુ સીધો સાદો નિયમ છે. આ દુનિયાની અંદર પતિ અને પત્નીનો પવિત્ર સંબંધ હોય, અતિશય એકાબીજાને પ્રેમ હોય, હેત હોય, અને પ્રીતિનું એક લક્ષણ છે કે એ બીજા ઉપર એમની પ્રીતિ હોય ને તો એને સહન ન કરી શકે. પત્નીને જેવું પતિ ઉપર હેત હોય અને એવું જ હેત ક્યાંક બીજે દેખાય તો પતિથી સહન ન થાય. થાય ભાઈ? અને થવું જોઈએ. એવી જ રીતે પતિને પણ બીજે હેત હોય તો પત્નીથી સહન ન થાય, કારણ કે પ્રીતિ છે ને એનું લક્ષણ આ છે કે બીજે ઠેકાણે થાય તો એને સહન ન થાય. એમ આપણે પુરુષોત્તમ નારાયણને વિશે પ્રીતિ કરવી છે અને એની સાથે સાથે બીજે પણ પ્રીતિ હોય તો પુરુષોત્તમ નારાયણથી કેમ સહન થાય? હલો, આપણાથી સહન થાય, કારણ કે જે વિક્ટિમ્સ હોય ને એનાથી સહન થાય. વિક્ટિમ્સનો અર્થ દોષી, એમ આપણે દોષી છીએ ને, એટલે એ એમ જ કહેવાના હોય કે એમાં શું થઈ ગયું, અમે તો તમારા દર્શન કર્યા ને એ આવ્યું તો જોવાઈ ગયું, એમાં કંઈ અમારે કંઈ ઇન્ટેન્શન ન હોય કે ન જોવું જેવું, કંઈ પ્લાનિંગ સાથે નહોતા આવ્યા. પ્લાનિંગ તો એ જ હતું કે તમારા દર્શન કરવા હતા. હલો, તો તમારે અમારા પ્લાનિંગ પ્રમાણે ફળ દેવું જોઈએ, નહીં કે અમારી ક્રિયા પ્રમાણે. પણ પ્રીતિનું અસાધારણ લક્ષણ એ છે કે બીજાને વિશે જ્યારે એવી પ્રીતિ દેખે તો એ સહન ન કરી શકે. એટલા માટે પુરુષોત્તમ નારાયણ એવી અપેક્ષા રાખે, અને એટલા માટે પુરુષોત્તમ નારાયણનું એવી રીતે દર્શન કરીએ ત્યારે પુરુષોત્તમ નારાયણને એવા ભક્ત ઉપર અતિશય વગર કર્યું હેત થાય છે. એવા ભક્તના હૃદયમાં ભગવાન સદાય નિવાસ કરીને રહ્યા છે. હૃદય ચિંત્યો હમ એ વાસ્મી, હું એમના હૃદયમાં સતત ચિંતન કરવા યોગ્ય છું અને એમનું ચિંતન મારા હૃદયમાં છે. એમના માટે મારા થકી કોઈ પ્રિય નથી અને મારા માટે એમના થકી કોઈ પ્રિય નથી. જેવી રીતે પતિવ્રતા નારી પોતાના સત્ય એવા પતિને સેવા કરીને પોતાના ગુણોથી વશ કરે છે, એવી જ રીતે આવા એકાંતિક ભક્ત છે એ પોતાના ધર્મ જ્ઞાન વૈરાગ્ય આદિક ભક્તિ અને પતિવ્રતાપણાના ગુણથી એ પરમેશ્વરને વશ કરે છે. કેવી રીતે? મહારાજે વચનામૃતની અંદર અંત્યના 16મા વચનામૃતમાં હનુમાનજી મહારાજને દ્રષ્ટાંત લઈ અને વાત કરી કે પતિવ્રતાની ભક્તિ કરવી. જે પુરુષોત્તમ નારાયણ આપણને પ્રાપ્ત થયા છે એ જ મારા સ્વામી, એ જ મારા માલિક, એ પરમેશ્વરના બધા જ અવતારો છે, બધા નમસ્કાર કરવા યોગ્ય છે, પણ મને જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે એ મારા માટે ફાઇનલ સ્વરૂપ. મારે એમના સિવાય બીજે ક્યાંય પણ મારી વૃત્તિ ખેંચાઈ નહીં. એનો અર્થ એવો નથી કે એ બીજા કોઈ કલ્યાણકારી નથી, એ બધા જ કલ્યાણકારી છે, પણ એનો અર્થ એવો છે કે એક સ્વરૂપને વિશે જ્યારે આપણું મન રહે અને પછી એમાં જે દૈવત આવે, સ્થિરતા આવે, એ સ્થિરતાના આધાર ઉપર દૈવત આવે. તમે ત્રાટક દ્રષ્ટિ કરનારા લોકોને જોયા હશે કે ટેબલ ઉપર સિક્કો રાખે અને આમ દ્રષ્ટિથી સિક્કાને હલાવે, કારણ કે એની દ્રષ્ટિની અંદર તાકાત છે ને, એકાગ્રતાની તાકાત છે. એમ મન કર્મ વચને જે પુરુષોત્તમ નારાયણનો આપણે આશરો કર્યો છે, જે પુરુષોત્તમ નારાયણને આપણે વેર્યા છીએ, જે પુરુષોત્તમ નારાયણની ચૂંદડી આપણે પહેરી છે, એ પુરુષોત્તમ નારાયણને આપણે એકાંતિક ભાવે, એક જ અંત એકાગ્રતાથી એમનું સ્તવન કરીએ તો એ પુરુષોત્તમ નારાયણ તત્કાળ વશ થાય. પછી એ જ પુરુષોત્તમ નારાયણના બીજા સ્વરૂપમાં આપણે જઈએ તો આપણા મનને દ્વિભાવ થઈ જાય. અહીંયાથી છટકીને બીજે છટકે, બીજેથી વળી પાછી ભીસ પડે તો ત્રીજે જાય, ને ત્રીજેથી ભીસ પડે તો ચોથે જાય. પછી મનનો છટકવાનો સ્વભાવ પડી જાય. અને એવી રીતે ફરતું ફરતું કરવું એવો તો મનનો સ્વભાવ છે જ તે, એટલે પ્રકૃતિ પ્રમાણે જ આપણે કરવાના. એટલે એક ભગવાનને વિશે આપણી નિષ્ઠા નહીં થાય. એટલે એવું લખ્યું કે પતિવ્રતા નારી જેવી રીતે પોતાના પતિને વશ કરે છે. પાછા અહીંયા બહુ સરસ શબ્દો વાપર્યા, તમને એમ થાય કે અમારા પત્ની કેમ એવું નથી કરતા, તો મૂંઝાવું નહીં, કારણ કે આગળ લખ્યું સત્પતિમ, સત્ય એવા પતિને વશ કરે છે, ખોટા પતિને નહીં. તમે તો જોકે ભગવાનના ભક્ત છો, અને જ્યારે ભગવાનના ભક્ત છે એ એકાંતિક ભાવે પતિવ્રતાપણે કરીને ભગવાનની ભક્તિ કરે છે ને, એમને વશ કરે છે, ત્યારે અનુયામી શ્રિયા સાકમ તાનહમ પરવાનિવ, હું લક્ષ્મીજી એ સહિત એમની પાછળ પાછળ ફરું છું. હલો, લક્ષ્મીજી એ સહિત હું એમની પાછળ પાછળ ફરું છું કે જે આવા એકાંતિક ભક્ત છે એમની પાછળ પાછળ હું ફરું છું. યત્ર યત્ર ચતે સંતિ તત્ર તત્ર અહમ અસ્મી, જ્યાં જ્યાં એ જાય છે ત્યાં ત્યાં હું જાઉં છું, પણ પાછળ પાછળ, હું આગળ આગળ નહીં. ક્યારેક કોઈક ભગવાનના ભગતને એમ થાય હું ભગવાનનું આટલું ભજન કરું ને તો એ કેમ મારે ત્યાં લક્ષ્મીજી આવતા નથી, પાછળ પાછળ આવે છે. એટલે સમજાઈ ગયું ને, એટલે બહુ શાસ્ત્રમાં બહુ સરસ રીતે બધા સમાધાન આપેલા જ છે. ભગવાન આવે ત્યાં લક્ષ્મીજી પધારે ચોક્કસ, અને ભગવાનને એવી ઈચ્છા છે કે જો અમને લક્ષ્મીજી આપશું તો વળી પાછા મને ભૂલી જશે, તો એટલે પાછળ પાછળ આવે, આગળ આગળ નહીં. અને આપણે આગળ આગળ જતા હોય ને પાછળ તો આપણે કંઈ જોઈએ નહીં કોઈ દિવસ. એટલે દુઃખ ન લગાડવું, ભક્તિ કરવી જેવી પણ કંડિશન હોય એવી કંડિશન, અને ભગવાનની દયા હોય ને લક્ષ્મીજી આવ્યા હોય તો આ બસ એમ માનવું કે હાલો આપણી પર ભગવાન ને લક્ષ્મીજી બંને રાજી છે. સત્સંગાત એવ મત પ્રાપ્તિર ભવેદ ભૂવિ મુમુક્ષતામ, સત્સંગથી જ આ પૃથ્વી લોકને વિશે જેટલા પણ મુમુક્ષુઓ છે એને મારી પ્રાપ્તિ થાય છે. સત્સંગ, સંગ એટલે આસક્તિ, ભગવાનને ભગવાનના સંતોમાં અતિશય હેત, અતિ ઘાટું હેત. અને હેત કોને કહેવાય? તો કે એમને અર્થે સમર્પણ કરે, એમને અર્થે ઘસાય, તદર્થે અખિલાચારતા, એમને અર્થે જ બધું હોય. આપણે ધંધા પાણી કોના માટે કરીએ? હલો, કુટુંબ માટે, કારણ કે હેત છે. દીકરાઓ માટે, ઘરના પરિવારના સભ્યો માટે, કારણ કે હેત છે. જ્યાં હેત હોય ત્યાં ઘસાય, સમર્પણ થાય. આખો મહિનો નોકરી કરી હોય, બધું આવી જાય ને પગાર આવે 25-50 હજાર કે લાખ રૂપિયા, એટલે જઈ અને આપણે કોને મૂકીએ? મહારાજે વચનામૃતમાં એવું કહ્યું છે કે જેવું સગા સંબંધીમાં હેત છે એવું સાધુ અને ભગવાનના ભગતમાં હેત કરે ત્યારે સત્સંગ થયો, અને એ આત્મબુદ્ધિ. તો હવે જ્યારે પગાર આવે ત્યારે, એટલે ભાઈ આવું જ થયું કે નહીં? જોકે તમે બધા કરો જ છો, પણ આનો અર્થ એવો છે કે એમને અર્થે કંઈક ઘસાવવું એ તો એ સાચું હેત છે. ભગવાનને ભગવાનના ભક્તને માટે જે પણ બની આવે એવી સેવા કરવી. આજે મકર સંક્રાંતિનું પર્વ છે, દાનનું પર્વ છે, બધાએ કંઈક શુભ સંકલ્પ કર્યો જશે ને કંઈક ઘસાતા જશો. ભગવાનને ભગવાનના સંતોને ભક્તોને માટે આખા મહિનાઓ દ્વારા ઘણી બધી રસોઈ, ઘણા બધા ભક્તોએ ઘણી બધી ધૂન અને પ્રસાદને એ બધું કર્યું, એ બધા ઘસાણા છે. એટલે સહજ એમને ભગવાનને ભગવાનના ભક્તોમાં હેત છે, એટલા માટે આ બધું થયું. સત્સંગાદેવ મત પ્રાપ્તિ અને ભગવાનને ભગવાનના ભક્તમાં જો હેત થાય, આત્મબુદ્ધિ થાય, તો એમને મારી પ્રાપ્તિ થાય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમને વિશે હેત એવા કથાના યજમાન કલ્યાણજી બાપા કામલિયા આજે ધામમાં બિરાજે છે સ્વામીની સાથે, મહારાજની સાથે. સ્વામીમાં હેત થયું તો ભગવાનની પ્રાપ્તિ થઈ. કોઠારી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, આ બધા સંતો એમણે સેવા કરી, સ્વામીમાં અતિશય આત્મબુદ્ધિ. તો અત્યારે ધામમાં નારદજીને દર્શન થયા હશે. આ વાસુદેવ મહાત્મ્ય તો પહેલાં થઈ ગયું એટલે આમાં લખાણું નથી. તો ધામની પ્રાપ્તિ થાય, ભગવાનની પ્રાપ્તિ થાય, સંતોમાં હેત હોય તો સત્સંગથી થાય છે. નાન્યો પાયે ન દેવર્ષે, બીજા કોઈ ઉપાયથી મારી પ્રાપ્તિ થતી નથી. સત્યમ ઇત્યવ ધારય. હે નારદજી, તમે આ વચનને સત્ય માનો. જ્યારે મનુષ્યો મારા શરણને પામે છે ત્યારે માયા થકી, સંસારના જન્મ મરણના ચક્કર થકી એ મુકાય છે. મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. તે ભગવાનનો આશરો કરવાથી માયા પર વિજય પ્રાપ્ત થાય છે. મામ પ્રપન્નસ્તુ પુરુષો યન કેનાપી ભાવતઃ. કોઈ પણ ભાવે, ભાવે કભાવે, જે કોઈ ભજશે, કોઈ પણ ભાવે કરીને એ મારું ભજન કરે, મારે શરણે આવે, તો યથેષ્ટ સુખની, એમને જે પણ ઈચ્છા હોય એવા સુખની એમને પ્રાપ્તિ થશે. પણ એ સંસ્કૃતિમાં જન્મ મરણના ચક્કરમાં ક્યારેય નહીં જાય. મહારાજે કહ્યું, જે ભગવાનનો ભક્ત છે એમને ક્યારેય અધોગતિ નથી થતી. સુધામાં સુધો, ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો ઇન્દ્ર જેવો આવશે એમ. એનાથી ભૂંડો તો નહીં જ આવે, તો આપણે એટલું તો ફાયદામાં જ છીએ. પણ આશરો દ્રઢ હોવો જોઈએ. હવે કાર્તિક સ્વામી કહે છે, સ્કંદ ઉવાચ, એવ મુક્તો ભગવતા પ્રાપ્તો અનુગ્રહ મીપ્સિતમ. આવી રીતે ભગવાન નારાયણ થકી કૃપાને પ્રાપ્ત કરી અને નારદજી એ અશ્રુ નયન સાથે કૃતકૃત્ય થયા, આંખમાંથી આંસુડા આવી ગયા. ભરેલા હૃદયની સાથે નારદજીએ નમસ્કાર કરી અને ત્યાંથી પાછા વળ્યા છે. અક્ષરધામમાંથી પાછા વળ્યા, વીણા સાથે ગાન કરતા જાય છે, નારાયણ નારાયણ. અને જેવા અક્ષરધામથી બહાર આવ્યા એમણે શ્વેતમુક્તને જોયા. શ્વેતમુક્તની પાછળ પાછળ નારદજી પૂર્વે જેમ ચાલીને આવ્યા હતા એવી જ રીતે એમની પાછળ ચાલ્યા છે. તત્કાળ શ્વેતદીપને પ્રાપ્ત કર્યા. શ્વેતદીપમાં ગયા, ત્યાં શ્વેતમુક્તોને પ્રણામ કર્યા છે. શ્વેતમુક્તોને પ્રણામ કરીને નારદજી ત્યાંથી નીકળ્યા અને હિમાલય મેરુ પર્વત ઉપર આવ્યા છે. હિમાલય નહીં પણ મેરુ પર્વત ઉપર આવ્યા છે. અને મેરુ પર્વત ઉપરથી વળી પાછા ત્યાંથી નીકળી અને હિમાલયમાં ગંધમાદન પર્વત, ત્યાં નારદજી પધાર્યા છે. ગંધમાદન પર્વત ઉપરથી સીધું જ ફ્લાઇટ લેન્ડિંગ કર્યું નારદજીએ. ત્યાં બદ્રિકાશ્રમ છે. નારદજી ત્યાં નીચે ઉતર્યા અને વિશાલામ બદરીમ અનુ, વિશાળ એવા બદ્રિકાશ્રમને વિશે નારદજી પધાર્યા છે. ઇતિ શ્રી સ્કંદપુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મે શ્રી વાસુદેવ અવતારાદિકથન નામ અષ્ટાદશોધ્યાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે અહીંયા ધનુર્માસની સમાપ્તિ થાય છે, છેલ્લો દિવસ છે. પૂજ્ય સંતો એમના આશીર્વચન અને આગળની કાર્યક્રમ, ગૌપૂજન વગેરે કાર્યક્રમ છે, એટલે આજે કથાને અહીંયા વિરામ આપીશું. વાસુદેવ મહાત્માની કથા ઘણા બધા ભક્તોને એવી ઈચ્છા હતી કે કન્ટિન્યુ પૂરું કરી દઈએ. હવે કરવું છે કે અહીંયા અટકાવી દેવું છે? હવે અઘરું નથી આવવાનું, હવે એવું આવવાનું છે કે આ ધામની પ્રાપ્તિ શું કરીએ તો થાય. હવે કરવાની વાત આવશે તો બાકીના 14 જેટલા અધ્યાય બાકી છે. દરરોજ સવારમાં 7:30 વાગ્યાથી લઈ અને 8:15 વાગ્યા સુધી પોણો કલાક એ મારા યજમાન પરિવાર મનોજભાઈનો ગઈકાલે ફોન હતો કે સ્વામી આ કન્ટિન્યુ રાખજો કે વાસુદેવ મહાત્માની કથા સાંભળવાની મજા આવે છે. ઘણા બધા ભક્તો ઓનલાઈન પણ કમેન્ટ્સ મૂકતા હતા કે ધનુર્માસ પૂર્ણ થઈ જાય. પૂજ્ય જ્ઞાન સ્વરૂપ દાસજી સ્વામી, એમની પણ એવી ઈચ્છા હતી, સ્વામી દરરોજ કથા સાંભળે છે ને પછી કંઈક હોય તો કે અમને. સ્વામી કહે કે આખું વાસુદેવ મહાત્મ્ય પૂર્ણ કરજો. આવતીકાલથી આપણી રેગ્યુલર કથામાં વાસુદેવ મહાત્મ્યની કથા એ કન્ટિન્યુ રહેશે. સૌ ભક્તજનો ખાસ લાભ લેવા માટે પધારજો. આજે ધનુર્માસ પૂર્ણ થઈ ગયો એટલે આવતીકાલથી રજા એમ નહીં, આવતીકાલથી હવે, કારણ કે હવે તો તમને બધાને પ્રેક્ટિસ થઈ ગઈ એટલે હવે તો કાલથી તમે વહેલા આવી જશો. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેવી રીતે નારદજી એમને આ દર્શન પ્રાપ્ત થયું, એવી જ રીતે અમને પણ ભગવાનના ગુણોનું શ્રવણ કરવામાં, કથાનું શ્રવણ કરવામાં અતિશય પ્રીતિ થાય, ભગવાનના સ્વરૂપમાં અતિશય પ્રીતિ થાય એવી અમારા ઉપર કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધારમાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભલા ભક્તજનો, એક માસ દરમિયાન પ્રાતઃકાળમાં પવિત્ર તીર્થભૂમિમાં ભગવાનને અતિ પ્રિય એવા વાસુદેવ મહાત્મય ગ્રંથનું આપણે શ્રવણ કર્યું. નારદજીના હૃદયમાં ભગવાન પ્રત્યેની અપ્રતિમ પ્રીતિ છેલ્લા સ્કંધની અંદર તો એ જ આવ્યું કે નારદજીને ભગવાને રાજી થઈ વીણા અર્પણ કરી. સંતોએ ચિંતન કરી એનો અધ્યાત્મ અર્થ તો એ કર્યો કે ભક્તિ માર્ગનો ઉપાસક સાધક જ્યારે ભગવાન સાથે વિશુદ્ધ પ્રેમથી જોડાય છે, નિષ્કામ ભક્તિ જ્યારે સાધકના હૃદયમાં પ્રગટ થાય છે. નિષ્કામ ભક્તિ એટલે ભગવાને માગવાનું કીધું તવ ગુણ શ્રવણ ગાન અનુરાગ. ભગવાનના ગુણનું ગાન કરવું અને શ્રવણ કરવું એમાં અનુરાગ પ્રગટે એ જ એકમાત્ર કામના. આવી નિષ્કામ ભક્તિ જ્યારે સાધક ભક્તના હૃદયમાં પ્રગટ થાય છે ત્યારે ભગવાન એમ કહે એનું ચિંતન હું કરું છું, હું એ મારું ચિંતન કરે છે. આવી નિષ્કામ ભક્તિ પ્રગટ થાય ત્યારે ભગવાન એમને વીણા આપે છે. સંગીત છે ને, સ્વ અને સર્વને રંજન કરે, આનંદ ઉપજાવે પોતાને અને બીજા બધાને. ભગવાન એની જીવનની સુરાવલીના સૂર એવા બનાવે કે સર્વત્ર જ્યાં જ્યાં જાય જેને મળે એ બધાને આનંદ સુખ અને શાંતિ આપનાર બને. આ નિષ્કામ ભક્તિની ફલશ્રુતિ છે. ભગવાન એને વશ વર્તે છે. કથા પ્રસંગે આપણે કલ્યાણજી બાપાને યાદ કરીએ છીએ. વિશુદ્ધ એમના હૃદયની ભક્તિ નિષ્કામ ભાવે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને બધા સંતોને રાજી કર્યા. આજે એ પરિવારના જે જે ભક્તો છે એમના સુપુત્ર પ્રવીણભાઈ, વર્ષો સુધી આ પરિવારે ભગવાન સંતોને રાજી કરવા માટે નિષ્કામ ભાવે ભક્તિ કરી. એમના સુપુત્ર મનોજભાઈ, મયંકભાઈ, કુણાલભાઈ વગેરે જે જે ભાઈઓ છે એ પણ આજે એવી જ નિષ્કામ ભાવે સેવા ભક્તિ કરે છે. પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામીએ, સત્ય સંકલ્પ સ્વામીએ ખૂબ સુંદર તૈયારી સાથે બધા જ દેશ વિદેશના ભક્તો રાજી થાય. આમ તો ગણીએ તો ગુરુકુલની ભૂમિમાં કદાચ પહેલી કથા વાસુદેવ મહાત્મયની આવી રીતે મૂળ ગ્રંથના આધારે થઈ હશે. પહેલાં કદાચ સંતોએ કોઈ કરી હશે પણ મૂળ ગ્રંથના આધારે. સમયની મર્યાદાઓ હોય, 7 દિવસની કથા થતી હોય તો એમાં બધા જ શ્લોકો કે સ્કંદ વગેરેમાં સમાવેશ ન થઈ શકતો હોય, વિશેષ રૂપમાં બધા જ ભક્તોને સંપૂર્ણ ગ્રંથનો લાભ મળે. આ કથા દરરોજને માટે 7:30 થી 8 જે આપણી પ્રાતઃસભા થઈ છે એ કથા ક્રમશઃ શરૂ રહેશે. ખાસ બધા ભક્તો જરૂર જેમ પ્રાતઃકાળે વહેલા વહેલા આવી જતા એના બદલે હવે થોડીક રાહત થશે પણ ચૂકાઈ ન જાય, રાહતમાં વધુ રાહત ન માની લેવાય એનું પણ ખાસ અનુસંધાન રાખી અન્ય જે ભાવિકો હોય એમને પણ પ્રેરણા કરજો. આજે પૂર્ણાહુતિનો પ્રસંગ છે, દાન અને પુણ્ય સત્કર્મનું પર્વ છે. ઉત્તરાયણ તરફ ગતિ કરવી એટલે દક્ષિણાયનમાંથી ઉત્તર તરફ. ભીષ્મ પિતામહે ભગવત પ્રાપ્તિ માટે પ્રાણ છોડવાનો સંકલ્પ ઈચ્છા વર્તી મૃત્યુના સ્વામી હતા, એમણે પણ ઉત્તરાયણમાં ભગવાન તરફ ગતિ કરવાનો સંકલ્પ કર્યો. એટલે જ્ઞાનની પરિપક્વ દશામાં પ્રાણ છોડવા, જે માટે પર ભગવાને આ જન્મ અને જીવન આપ્યા એને પૂર્ણ સાર્થક કરી અને ત્યાર પછી ભગવત ધામની પ્રાપ્તિ માટેનું પ્રયાણ કરવું. સુંદર પ્રેરણા આ પર્વના દિવસે આપણને મળે છે. ત્યારે આજે પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી આપણી વચ્ચે બિરાજમાન છે. સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. જેમની પવિત્ર સ્મૃતિમાં આ કથાનું આયોજન થયું એવા કલ્યાણજી બાપા આ પરિવારજનો સાથે પણ સ્વામીને ખૂબ હેતપ્રીત એમની સાથે રહ્યા, સાથે વર્ષો સુધી શાસ્ત્રીજી મહારાજને ખૂબ જેમણે અનુવૃત્તિમાં રહી સેવા કરી રાજી કર્યા છે, ત્યારે પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી આ પ્રસંગે ઋણ આશીર્વાદ પાઠવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહાપ્રભુ સ્વામિનારાયણ, પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, સર્વે સંતો, કથાના વક્તાશ્રી વેદપ્રકાશ, હરિભક્તો ઓનલાઈન ઉપર બેઠ સાંભળતા કથા અને ચાલુ કથા હરિભક્તો બધાય જય સ્વામિનારાયણ. આજે સંક્રાંતિનો દિવસ છે. સંક્રાંતિનો આજ સુધી સૂર્ય ધનુર્માસ રાશિમાં હતો, ધનુરાશિમાં, ધનરાશિમાં. આજે સંક્રાંતિ સંક્રાંતિ થયું આ મકર સંક્રાંતિમાં. શાસ્ત્રીમાં કહેતા હતા કે જીવનમાં જ્યારે ઉદ્ગામી તો એ ઉત્તરાયણ કહેવાય, એ દક્ષિણ તો છે જ. જ્યાં પશુ પક્ષી હોય ને દક્ષિણ જ છે આપણાને. મનુષ્ય જીવન એવું છે કે સંક્રાંતિ ઉત્તરાયણનો ભાગ છે. અને બીજું, આખો મહિનો આપણે સાંભળી કથા વાસુદેવ મહારાયણની, વાસુદેવ મહાત્માની. વાસુદેવ વિજ વાસુદેવ, વાસુદેવ કોણ? એ નામ કેમ પડ્યું? વસ્તીન્દ્રિયા છે સર્વત્ર માટે વાસુદેવ કીધા એને. વસ્તીન્દ્રિયા તમામમાં, જળમાં, સ્થળમાં, તમામ બ્રહ્માંડોમાં વસ્તીન્દ્રિયા છે, આત્મામાં વાસુદેવ કીધા અમને. ભગવાન બે નથી, ભગવાન એક જ છે. એ નામ પણ વાસુદેવ, વસ્તીન્દ્રિયા છે માટે. નારાયણ નામ પડ્યું છે ભગવાનનું, તો નાર એટલે તેજનો સમૂહ, એ માર્યા છે, અયન છે એમનું, એમાં નારાયણ કહેવાય. એ નામ પડ્યું, નામ ભગવાન બદલી થઈ ગયા કાંઈ. વિષ્ણુ વિટાઇન્ડિયા છે આખા બ્રહ્માંડને, તમામને, તો વિષ્ણુ નામ પડ્યું છે. વિષ્ણુનું અને વાસુદેવના કરતાં નારાયણ વધારે થાય છે સ્પષ્ટતા. વિષ્ણુ કોઈમાં વિટાઇન્ડિયા છે એ કાંઈમાં આવતું નથી કાંઈ. વાસુદેવ કે માર્યા છે એ પણ એમાં આવતું નથી નામમાં, પણ નારાયણમાં આવે જ નામ. નારાયણ નારમાં રહ્યા છે, અયન છે એમનું, એટલે નારાયણ કીધા અમને. ભગવાન એક જ છે, એ રામ રામ કહેવાના. મારા જે આ આપણે મંત્ર આપ્યો છે તમે જુઓ, વિશેષતામાં છે. નારાયણ નામ તો હતું વેદમાં પણ છે, પણ સ્વામિનારાયણ, સ્વામી મીન્સ સર્વોપરી, સ્વામી મીન્સ ઐશ્વર્યવાન, સ્વામી મીન્સ નિયામક. આ જોડી નવો મંત્ર આપણે આપ્યો શ્રીજી મહારાજે, પોતે મંત્રી આપે છે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ કોણ શું થયો? નારાયણ તો હતા જ, એ નારાયણને આગળ મૂકવું, વ્યસન મૂકવું, વિસર્જન મૂકવું. શું? સ્વામી, સ્વામિનારાયણ. આ મંત્રી આપ્યો મહારાજે, તેથી સંતો કહેતા હતા આ સ્વામિનારાયણ શું છે? આ નામ કોઈ પાડ્યું હતું રામાન સ્વામી કંઈ? આ ક્યાંથી આવ્યો મંત્ર? આ નામ કેવું નામ છે? મારે ક્યાં કહેતા નહીં. કરે ભજન, સમાધિ થાય એમાં જોવે, ખેલાવી ગયો ભાઈ સ્વામિનારાયણ આ છે હો, બીજા કોઈ નહીં થઈ છે મારા નામની. તો વાસુદેવ મહાત્મ જે છે એ તો આપણે સાંભળ્યું બરાબર. ધન્યવાદ આ વક્તાઓને છે કે આપણે કથા મળાવી. હવે કથામાં લાભ લેવો એ આપણે હાથની વાત છે. કથા જે છે એ સાંભળી છે, પ્રશ્નો યાદ કરજો, શું સાહેબ બધાએ તો આનંદ આવશે, નહીં તો કથા પૂરી થઈ ગઈ અમને અમને બસ કંઈ થશે હાલતા તો નથી કોઈ નથી ગઈ. કથામાં બેસવી થોડી ઘણી બેસવી જોઈએ. વાસુદેવ નારાયણ કહ્યું, કીધું મહિમા જુઓ, ધામ મનાર્જી પહોંચી ગયા. બોલો ધીમે ધીમે બે બધી કાશ્રમમાંથી શ્વેતદીપ ત્યાંથી અક્ષરધામમાં પહોંચ્યા છે. શ્વેત મુક્તની સાથે ગયા છે, એકલા ગયા નથી. કાંઈ પાછા આવ્યા, ક્યાં પાછા આવ્યા? બધી કાશ્રમ પાછા આવી ગયા હતા, ત્યાં ત્યાં આવી ગયા. ધામમાં રહ્યા ને, કેમ રહ્યા નહીં હોય બોલો? એ તેઓ નિયમ છે ને, એ જ ગતમાં નિવર્તન તે જે પાછો આવતો નથી. આ પાછા આવ્યા એ આપણા માટે પાછા આવ્યા છે. શું કામ? એ ગુણ ગાય છે, બધે ફરે છે. જો એને તો નારદજી પહેલાં કથા કરતા હતા, સમજાય ઠેકાણે બેસીને. બ્રહ્માના પુત્રો હતા 10,000 ત્યાં છે ને કચ્છમાં, પેલું નારાયણ સરોવર ત્યાં કરતા તપ કરતા હતા બધા બેઠા બેઠા. નારજી પહોંચ્યા, એ ભલા અમારા તપ ક્યાં તમે આદરો છો? કહે છે આ બ્રહ્માની આજ્ઞા છે, મને તપ કર્યું છે સંસાર માટે, ના એમાં જોડાવાય નહીં, બેતા થઈ જાઓ. એવો આવ્યો, બહુ જ બધા આવ્યા ગયા એમને, બધા બાવા થઈ ગયા, ત્યાગી થઈ ગયા તપ છોડીને. કોણ? બ્રહ્માના પુત્ર. બ્રહ્મા ખીજાણા, આ નારદિયા આવું કીધું છે, ખબરદાર સાપ આપ્યો તું વધુ ઉભરી ને મૃત્યુ થતા થાય મૃત્યુ તો ગોધવન માત્ર રેવાય બધા રેવાય નહીં. તે ફરતા રહી એમ જુઓ તો વગાડે બધે ફરતા રહીએ એમ નામ. તો નારદજી જે ફરતા રહીએ છે ભક્તોના ભલા માટે, ભક્તોને જોડે ભગવાનમાં, આ મોટું કામ છે. પોતે તો જોડાવવું ઠીક છે, પણ જોડું ભગવાન જોડાવવા એ મોટી વાત છે. સાચી શું કામ કર્યું બોલો? અમે કહેતા જો હું જો મંદિરમાં તો મન થાત તપ કરે જ, પણ ભગવાનમાં જોડવો, જીવન જોડવા એ બહુ મોટું કાર્ય છે. એકને જીવને તારે ને તો બ્રહ્માંડને ઉગાડીને પૂર્ણ થાય. તો શાસ્ત્રીમાં જ આ કામ કર્યું. જોડ્યા મુક્ત વિદ્યાર્થીઓને જો એમાં એવું છે, ઝાડ નાનું હોય તો જો વાળવામાં વળે. આ લીમડા હું ભણતોથી નાના ઘણા હતા એ જોયેલા અમે, આમ વાર્તા મેં, આજે વળે ન વળે. એમ બાળકો જે છે આવું કોમળ કોરી પાટી ઉગતા છોડ વાળો એમ વળે, એમ પ્રિન્ટ પડી જાય પછી જાય નહીં. સ્વામી ગામડા ફરતા ને, વૃદ્ધો આવતા એમ જાય વખતે. કોણ આવતા? વૃદ્ધો નવરા આવે કથામાં, હવારા છોકરા કામ કરે વ્યા ગયા હોય, બાળકો રમતા હોય, વૃદ્ધો આવે એટલે પછી કાંઈ બહુ ફેર ન પડે એમાં. એટલે કે કાંઠો ભાંગી ગયો પાકા ઘડાનો ચડે નહીં, ચડતો હોય છે ન ચડે, કાચો ચડી વાંધો ન આવે. સ્વામીને મનમાં થયો કરું આ તો ઠીક છે, એમાં ત્યાં સૂજ્યું ગુરુકુળ કરવાનું. એને ઘણી દાખલા વધે છે, એને કેમ સૂજ્યું હોય તો હિમાલયમાં જ્ઞાન મુંબઈમાં હરિભદે કીધું બતાવ્યું. જુઓ શાસ્ત્રીજી આ પાછી એવા છે, આ બધા ક્રિશ્ચન લોકો પાદરીઓ કથા કરે છે, જુઓ કથા કરતા નથી. ત્રણ કામ જ, સ્કૂલ દેવાલય અને દવાખાના, બસ ત્રણ કામથી એનો ફેલાય છે એનો સંપ્રદાય. ક્રિશ્ચન ક્રિશ્ચનિટી નું દેવળ, સારું ભણતર આવવાના છોકરા, સારું ભણતર આવવાના છે, મેળે આવવાના છે, ન કહો તો રોકવો જોઈએ. અને દવાખાનો, દર્દી હોય દુઃખીઓ હોય દવાખાનામાં જાય અને લાભ થાય એનો ભગે થવાનો જ છે. સ્વામીની સેવા કરવા જેવું છે ઓળવા. સ્વામીએ શરૂ કર્યું ગુરુકુળ, પહેલાં બોલું બોલો ગુરુકુળ દવાખાનું એટલે અટક્યા નહીં. પેસી ટ્રેનો જપ યજ્ઞનો બ્રહ્મસત્રો છે ને માટે જોડવા, ભક્ત જીવોને જોડવા, ભગવાન જોડવા માટે જ. મને યાદ છે દાદા ટ્રેન જતા, અમે ટ્રેનમાં જ્યારે કલકત્તા આવતો ત્યાં આવે પરિવાર, બાપા આવતા સમજા કલ્યાણ બાપા મોટા મોટા હાર લેવા કમરના જબરજસ્ત સ્વામી પહેરાવ્યા, રસોઈ આ બધી હરિભક્તોને જમાડતા કાયમ જેટલી ટ્રેનો કે કરે આવતા એ બધે. મને યાદ છે આ છે ગુરુકુળ જ્યારે થયો નવો નવો ત્યારે અહીંયા પાસે મોજે પાછળ મને નામ છે એમનું છે જોયેલા અમે ઘણી વાર અમારે યોગમાં આવેલા છે. અહીંયા આવતા રોકાતા એટલું બધી મંદિરમાં પણ જો છે ને લક્ષ્મણ દેવ ત્યાં કમાઈનું હશે સુવર્ણ જોયું હોય તો એ કમાઈ એને કરાવીશ. એના બેન સાથીઓ બાઈ હતા મંદિરમાં, મોતીબા નામ હતું એમનું, અને મંદિરમાં હતા મંદિરમાં જૂના મંદિરમાં. તો આ બાપા તો ભગવતી હતા, હો તમે જુઓ ને આ બા પ્રભા તમે જુઓ આપણે આનંદ થાય, એકદમ નિર્મળ દ્રષ્ટિ એમની, એમનો ફેસ તમે જુઓ ભગવી લાગે આપણને, વિશાળ ભાલ ભરદાર શરીર. દીકરા ચંદુભાઈ એમના બાપા ત્રષ્ટી હતા, તમે ત્રષ્ટી હતા ગુરુકુળના, એ ધામમાં ધામમાં વ્યા ગયા. એમનો નિયમ હતો ગાડી અહીં મોકલે, નવી ગાડી આવે ને મોકલે, જૂની ગાડી પછી લઈ જાય એ વાપરે એમ નામ આવા છે આ ભાવે હો. એટલા બધા આમ તો એમને ખ્યાલ નહોતો શાસ્ત્રી મહારાજનો, કાંઈ શાસ્ત્રી મહારાજ ગુરુકુળ છે એમ, કોઈના યોગથી એને થયું કે એ ગોતતા હતા સંતોને, કે સંત મળે તો આપણે એમાં સેવા કરવી અને એને આપણે બધું સાંભળવું. એમને હું નામ ભૂલી ગયો છું, કોઈને કીધું એને સ્વામી એવા એ બાપાને અહીંયા એવા, અને જોયું સ્વામી તો એ હતી પ્રધાન શાસ્ત્રી મહારાજ એવા હતા સંત. એને સદા બે ગયો કે ના મહાપુરુષ છે, એ તો બહુ જૂની વાત થઈ, પણ આ ગોવિંદ બાપા હતા ને, અને જોઈ ગોવિંદ બાપાને, એ ગોવિંદ બાપા જે છે ત્યારે હતા કેશોદમાં મઢીએ જ્યાં હતા મહાત્માને ભેગા રીએ એ તો રાખતા બધા એમને. એ મહાત્માએ કીધું ગોવિંદ તું મોક્ષું છો ને, હું તો જાઉં છું હવે પણ તને સાધુ મળશે, હો મળશે આ તને મળશે, મારાથી હારા મળશે, જા તને મારે વરદાન તને છે. એટલે બાપડા પછી રાજકોટમાં આવ્યા નીકળ્યા, વાંહે વાંહે જોશીભાઈ આવ્યા ફરે ક્યાં ગોત સાધુને ક્યાં ગોતવા, બધા આટા માર્યા કરતા એટલે કોટ એમાં જાય ત્યાં જાય બધા જાય, એમાં અહીંયા આવ્યા એકવાર હું જ મારા પછી મળ્યો એમને, મને પૂછ્યો ને કે મંદિરમાં જવા ભેગા, જવાય કીધું, પછી મંદિરમાં ગયા પછી વિયા ગયા. બીજી દિવાળ મને મળ્યા કે અહીંયા કોણ મહાત છે, કોઈ મન મેં સ્વામી છે કીધું, ત્યાં હાજર હતા મને ભેગા લો ને અહીં ગયા સ્વામી પાસે કર્યા. સ્વામી કે ક્યાં રહ્યો છો બધું પૂછ્યું, એટલે એને એવી છા પડી ગયો સ્વામી આવ્યો આપકાર આવ્યો બરાબર આવ્યો ને આવકાર. પછી તો ધીમે ધીમે દર્શન આવતા હતી, પછી મારા બેવા થોડો જ મળ્યો ત્યાં ત્યાં બેહે, એ કહેતા હતા કે મારે કીધું હતું મહાત્મા કીધું હતું મને સંતને મળશે, આ સંત મને મળ્યા છો. એટલે શાસ્ત્રીમાં દેવા સંત હતા ભગવાનમયની દ્રષ્ટિ એમને, એક સતા દેહરે ગયો એમને એમને શાસ્ત્રીમાં જો એ ગુરુ આપણા શાસ્ત્રી મળ્યા છે એમ, જે આપણે યોગમાં એવા છે આપણે વધનીય ભાગ છે. તો ઘણી વાત થઈ છે, બધા જાણો છો ભવ થવાનું બળ મળે, ભગવાનનું જોડાવાનું બળ મળે, કથા અંદર ઉતરે, કથામાં હોતા જાઓ, કંઈક પાછા વળીએ, આપણે જે કરીએ છીએ એમાં કંઈક પાછા વળીએ જરૂર છે. હો વાળ વળવાની જો ધણી વળ ક્યારે વળશું, દિવસો જાય છે એમને એક પછી એક, આ વળા ટૂંકી છે, ટાઈમ ઇઝ શોર્ટ, તો એનો ઉપયોગ થઈ શકે. જે બધા કરો નથી કરતા અમને, પણ અમુક જો બાકી હોય પછી વ્યસન થોડું જ હશે, કોઈ હોય તો વ્યસન હોય કે બીજું હોય તો એ છોડવાનું, બહાર ખાવાનું છોડવાનું, થોડા ભક્ત થાવ એ લાભમાં છે બધું, પીને આભાર છે. તો સજાન સ્વામી મહારાજની સૌને ભગવાન બળ આપે. હાલો ભલા ભક્ત, આજે મકર સંક્રાંતિના પુનિત પર્વે માસિક કથાની પૂર્ણાહુતિ આપણે કરીએ. ઠાકોરજીનું પૂજન, પોથીજીનું પૂજન જનમંગલના 11 મંત્રોથી આપણે કરશું પ્રથમ, ત્યારબાદ શાસ્ત્રની વિધિ પ્રમાણે કથા અંતમાં પોથીજી અને વક્તાશ્રીનું પૂજન કરવાનું હોય. સંક્રાંતિનો દિવસ છે ત્યારે કથા વિધિના ભાગરૂપે નાની મોટી દર વર્ષે તમે બધા જ ભક્તો પોતપોતાની ભાવના શ્રદ્ધા અનુકૂળતા પ્રમાણે સેવા કરતા હો છો, યથેષ્ટ ગૌદાન કરતા હોય, ઠાકોરજી સંતોને રસોઈ આપતા હોય. સૌ પ્રથમ અહીંયા વિધિના ભાગરૂપે આપણે જનમંગલના મંત્રો દ્વારા ઠાકોરજીનું અને પોથીજીનું પૂજન કરીશું. પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીને વિનંતી કરું, સ્વામી અહીં પૂજન કરવા માટે પધારશે, આપણા સૌ વતી પોથીજી અને વક્તાશ્રીનું પૂજન કરશે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ ઘનશ્યામાય નમઃ. ઓમ નીલકંઠાય નમઃ. ઓમ સહજાનંદાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ ભક્તવત્સલાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઠાકોરજી અને પોથીજીના પૂજન બાદ વક્તાશ્રીનું પૂજન કરીએ. ચંદન ધોતી ઓઢાડી અને વક્તાશ્રીનું પૂજન કરવા માટે આમ તો યજમાનો વતી, એમાંય ખાસ કરીને મનોજભાઈ સાથે ગઈકાલે જ વાત થયેલી, આવવા માટે સહજ રીતે યાદી આપેલી, પણ એમણે વર્તમાન પરિસ્થિતિના અનુસંધાને એવું કીધું કે અમે બહાર જવાનું વિશેષ થતું હોય, આવીને વળી ક્યાંક સંતોને કોરોના આપી જઈએ, એની કરતાં થોડા સમય પછી બધી સાનુકૂળતા થશે ત્યારે જરૂર સંતોના દર્શને પધારશું. મનોજભાઈએ કીધેલું કે અમારા પરિવાર વતી સંતો પૂજન કરે અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, દાદા મહારાજ ધામમાં બેઠા બેઠા બધા જ હરિભક્તો પરિવારજનો ઉપર અમી દ્રષ્ટિને આશીર્વાદ વરસાવે અને બધા જ રાજી થાય એવી અમારી પ્રાર્થના છે હૃદયની. ત્યારે વક્તાશ્રીનું પૂજન કરવા માટે નાના સંતોને યાદ કરો. યજમાન પરિવાર વતી આવશે પૂજ્ય રઘુવીર સ્વામી, પૂજ્ય તીર્થવંદન સ્વામી, પૂજ્ય અનુપમ સ્વામી અને પાર્ષદ જયદેવ ભગત. અહીંથી મંત્રોનું ગાન થશે. ક્રમશઃ બધા સંતોનું ચંદનથી ચાંદલો કરી ધોતિયા ઉઢાડી બધા જ હરિભક્તો યજમાન પરિવારોની હૃદયની ભાવનાને સાથે રાખી અને નાના સંતો રાત્રિ દિવસ નિર્દોષ ભાવે ગુરુ મહારાજ અને સંતોને રાજી કરવા સેવા કરતા હોય ત્યારે વક્તાશ્રીનું અને સર્વે સંતોનું ધોતી ચંદનથી પૂજન કરશે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે શિક્ષાર્થમાત્ર જવાપિ મતાં નરાણામ મેકાંત ધર્મમખિલં પરિશીલયંતમ અષ્ટાંગયોગકલનાશ્ચ મહાવ્રતાનિ ત્વાં ભક્તિ ધર્મતનયમ શરણમ પ્રપદ્યે. બોલો. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પ સૃજાલંકૃતમ પ્રાત સૂર્યમયોખ સેવિતમુખમ શ્રીચંદ્રશાલોપરિ ધૃત્વા રોટકમેક પાણીતલકે ભંગ્વાન્યહસ્તેન તમ ભુંજાનમ પ્રવિલોક્ય સેવકગણાન વંદે સદા સ્વામિનમ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચારેય નાના સંતો પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી પાસે પધારશે. સ્વામી તેઓને ચંદનનો ચાંદલો કરી શુભાશીર્વાદ પાઠવશે. આવો ચારેય સંતો. છે તૈયાર રહે. તમે બોલી દેજો, હું ખાલી એટલું બોલી દઈશ. પછી વાલા ભક્તજનો, આજના પૂર્ણાહુતિના પુનિત પ્રસંગે, સંક્રાંતિના પાવન પર્વે વિશેષ આપણે ઠાકોરજીનું, સંતોનું, વક્તાશ્રીનું પૂજન કર્યું. નાની મોટી દરેક ભક્તો પોતપોતાની ભાવના મુજબ સેવા કરતા હોય, એમાં ખાસ કરીને આ ગૌપૂજનનું પર્વ છે, સંત પૂજનનું પર્વ છે, સેવાનું પર્વ છે, ત્યારે શાસ્ત્રોની વિધિમાં તો એવું કીધું છે કે અમુક પુણ્ય પર્વની અંદર કરેલું પુણ્ય કાર્ય એ અનંત ગણું ફળને આપનારું બને છે. શાસ્ત્રોમાં, સત્સંગી જીવન ગ્રંથ વગેરેમાં તો અમુક પુણ્ય પર્વ કીધા, જન્મદિવસ હોય, સંક્રાંતકાળ હોય, ગ્રહણ મુક્તિનો સમય હોય, વિશેષ આ બધા પર્વોની અંદર ભગવત પ્રસન્નતા અર્થે કરેલું કર્મ એ હજાર ગણાથી પણ વધુ ફળને આપનારું કીધું છે. ગામડે ગામડે આજે ગૌ પૂજન કરતા હોય, ગૌવંશની સુરક્ષા આપણી સંસ્કૃતિમાં, આર્ય ભારતીય સંસ્કૃતિના ગ્રંથોમાં ગાયને માતા તરીકે કીધી છે. 33 કરોડ દેવતાનો એમાં વાસ. આજે વિજ્ઞાન પણ પુરવાર કરે, ગૌમૂત્ર અર્કનું પાન કરે ને તો અત્યારે સંશોધન કરીને એવું કીધું છે કે 140 પ્રકારના રોગને ડાયલ્યુટ કરે. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. પહેલાં આપણે પેલી માટીની કોઠીઓ અનાજ ભરવા માટે હોય ને એવું રાખતા, વર્ષો સુધી એમાં ભરેલું અનાજ ક્યારે બગડે નહીં. અણુ બોમ્બનો પ્રયોગ કરનારા સંશોધનો કરીને એવું કીધું કે ગાયના છાણથી, માટીના મિશ્રણથી બનાવેલી કોઈ પણ હોય તેને એની અસર થતી જ નથી. શરીર વિજ્ઞાનથી લઈ અને તમામ આ બધા જ ગૌ માતાની અંદર ગુણ રહ્યા છે અને રક્ષણ કરે છે, સર્વ રીતે પોષણ કરે છે. ત્યારે આજે આપણી ભારતીય આર્ય સંસ્કૃતિની પરંપરામાં ઋષિ મુનિઓએ વિશેષ કરીને આ પર્વે ગૌ માતાના અગણિત ઉપકારોને યાદ કરી અને સૃષ્ટિ રક્ષણ પોષણ અને સર્જન માટે ગૌ પૂજન, પરિવારની સુખ શાંતિ માટે આ વિધિ અને પર્વનું વિશેષ મહત્વ કીધેલું છે. વાલા ભક્તજનો, અહીંયા ગુરુકુલની અંદર સંતો ખૂબ હૃદયના ભક્તિભાવથી સેવા કરે છે. અત્યારે અમેરિકામાં પૂજ્ય ધર્મકિશોર સ્વામી છે, વર્ષોથી ગૌ સેવા કરે, અત્યારે એ હાજર નથી, તો પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી હોય, અમારે પાર્ષદ બાલુ ભગત, નાના મોટા દરેક સંતો, ગુણવલ્લભ સ્વામી ગૌ પૂજન, ગૌ સેવા દરરોજને માટે કરે છે. નિશાંત, અમારે વિદ્યાર્થી એક વર્ષથી, આ લોકડાઉનનો સમય છે, કોમર્સમાં અભ્યાસ કરતો ત્યારથી એ ગૌ સેવા કરે છે, એક વર્ષથી તો ગાયોની સેવામાં એ રહ્યો છે. ભણવાનું ઓનલાઈન શરૂ હોય અને ગાયોની સેવા શરૂ, ઘરે ગયો જ નથી, ત્યારે આવી નિષ્કામ ભાવે ગાયોની સેવા અહીંયા થાય છે. દરરોજને માટે ઠાકોરજીના થાળમાં ગાયોનું દૂધ ધરાતું હોય, દહીં છાશ વગેરે ભગવાનને નિવેદિત થતા હોય, ઘી બને તો એમાંથી ઠાકોરજીને નૈવેદ્ય, ઠાકોરજી આગળ કાયમને માટે અખંડ દીપની જ્યોત જલે છે તો પણ એ ગાયના ઘીમાંથી છે. દરરોજને માટે હરિકૃષ્ણ મહારાજની મહાપૂજા થાય છે તો એ પંચામૃતના અભિષેક માટે પણ ગાયોના દહીં, દૂધ, ઘી વગેરેનો ઉપયોગ થાય છે. યજ્ઞ દરરોજને માટે પવિત્ર ભૂદેવો કરાવે છે તો યજ્ઞમાં પણ એ ગાયોનું પંચામૃત વગેરે ઘીનો ઉપયોગ થતો હોય. ઠાકોરજીના થાળ અને સંતોની રસોઈમાં કાયમને માટે ગાયોના દૂધ, દહીં, ઘી વગેરે વપરાય. આ દરેક વિભાગની અંદર ઠાકોરજીની સેવા, પરિચર્યા, મહાપૂજા, યજ્ઞ, દીપ, આરતી, એમાં ગૌ માતાનો કાયમને માટે સેવા સહયોગ હોય છે. અને એ ગૌ સેવા કરનારા જે જે ભક્તો હોય એ પણ જરૂર આ પુણ્યભાગી બનતા હોય. ત્યારે આજે ગૌ પૂજનનો દિવસ છે ત્યારે ઠાકોરજીના બારસના પારણા અને રસોઈમાં સંતોને રસોઈ માટે લગભગ 3-4 વર્ષથી જે ભક્તો દર બારસના પારણાની રસોઈ અને ઠાકોરજીના થાળના યજમાન હોય છે, અને આજે ગૌપૂજનના યજમાન પણ તેવો છે, ત્યારે ડૉક્ટર પંકજભાઈ થોરિયા સાહેબ લગભગ આમ ગણતરી કરીએ ને તો અત્યાર સુધીની 50 પારણાની રસોઈ તેમની થઈ ગઈ છે. એવા જ ડૉક્ટર જીપી ઘેયડ સાહેબ, એમણે પણ 2 વર્ષથી એટલે 24 રસોઈ તેમની થયેલી છે, તેવો પણ આવશે. ભરતભાઈ જોશી લગભગ 3.5 વર્ષથી તેવો રસોઈ આપે છે બારસના પારણાની. ડૉક્ટર નિલેશભાઈ મકાણી અક્ષર હોસ્પિટલ અમદાવાદ, તેઓ પણ 2 વર્ષથી દર બારસના પારણાની ઠાકોરજીની રસોઈ સેવા તેઓ અર્પણ કરે છે. અને એવા જ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર વાલજી બાપા નારાયણ કેરાય, તેઓ પણ દર બારસની પારણાની રસોઈની સેવામાં જોડાયેલા છે. તો જે જે ભક્તો હાજર હોય તેઓ અહીંયા ગૌપૂજનનો વિશેષ લાભ લેશે. આજે સંત પૂજન, ગૌપૂજન એમના યજમાન છે, ત્યારે ગૌપૂજનમાં તેઓ જે જે ભક્તોના નામ બોલ્યા તેઓ હાજર હોય તેઓ જોડાશે. આવો ડૉક્ટર સાહેબ, ભરતભાઈ થોરિયા સાહેબ, અમારે જો પંકજ સાહેબના સુપુત્ર ડૉક્ટર જયભાઈ, એ પણ અત્યારે મેડિકલ કોલેજની અંદર છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. પરમાનંદ બાપા જૂનાગઢ મંદિરમાં રહ્યા, વર્ષો સુધી એમણે ઠાકોરજીની સેવા કરી, મહાપૂજા કરી અને એ પરિવારને આ સત્સંગનો વારસો આપતા ગયા. નાના મોટા ઉત્સવ પ્રસંગોની અંદર થોરિયા સાહેબની અને આ પરિવારજનોની ખૂબ સારી સેવા હોય છે. એમના સુપુત્ર જયકુમાર, તેઓ પણ મેડિકલની અંદર આજે અભ્યાસ કરે છે, તેઓ પણ હાજર છે. પવિત્ર ભૂદેવ મંત્રોના ગાન સાથે હરિકૃષ્ણ જ્વેલર્સવાળા અમારે લક્ષ્મણભાઈ મૂળજીભાઈ કોટડિયા, લક્ષ્મણ ભગત, તેઓ પણ આજના આ ગૌપૂજનના યજમાન છે. 11,000 રૂપિયાની સેવા તેઓએ પણ અર્પણ કરેલી છે, તો તેઓ પણ ગૌપૂજન માટે પધારશે. મંત્રોગાન સાથે પવિત્ર ભૂદેવ યજમાન ઉપર પાણી છાંટજો. આ પવિત્ર પવિત્ર વા સર્વાવસ્થાંગતો વિવા યાઈશ્મરેત પુંડરીકાક્ષમ સભાયભ્યંતરા સુચિ પુંડરીકાક્ષ પુનાતુઃ. હાથમાં ફૂલ ચોખા રાખજો 1-2 જણાને, બાકી એકબીજાને હાથ અડાડશો, ભગવાનને ધ્યાન ધરજો. ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવા ભદ્રમ પશે માક્ષ ભિર્જ જતરાહ સ્થિરૈરંગૈ તિષ્ઠુ વાગુંસસ્તનુ વિવર્ષે મહિ દેવહિતં જદાયુઃ. સતમિન્નુ શરદો અંતિ દેવા જરસંતનૂનામ પુત્રા સોજત પિતરો ભવંતિ માનો મધિયારીરિકતા નિર્ગંતો. ધ્યાયામિ પ્રાર્થના પૂર્વકમ સામે પધરાવી દીજો. નમસ્કારાન સમર્પયામિ. અથ સંકલ્પ. હાથમાં ફૂલ ચોખા પાણી રાખી દીજો. બધાય યજમાન 3 વખત મનમાં બોલજો. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. વિષ્ણોર વિષ્ણોર વિષ્ણુ. મહામાંગલ્ય માસોત્તમે માસે પુણ્ય પવિત્ર માસે પૌષ માસે સુવેહે શુક્લ પક્ષે પ્રતિપદાયામ સુપુણ્યતિથિ મકર સંક્રાંતિ પર્વે શ્રવણ નક્ષત્રે ગુરુવાસરામિતાયામ. બધાય યજમાન આપનું આપનું નામ બોલજો, અટક બોલજો. મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પ્રાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પ્રાપ્ત્યર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ પુણ્યફલ પ્રાપ્ત્યર્થમ અહમ ગૌપૂજનમ ચ કર્મ કરિષ્યે. સામે પધરાવી દીજો. જજાગ્રતો દૂરમુદય તિદૈવં દૂરંગમંજ્યોતિગંજ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. પરમ ગોભ્યો નમઃ. ચંદનનું બધાય ચાંદણા કરજો, ગૌપૂજા કરજો. યથા સર્વમિદં વ્યાપ્તં જગત સસ્ય વજંગમં તામ ધેનું શિરસાં વંદે ભૂતભવસ્ય માતરં એકત પૃથ્વી શર્વા શશેલવં કાનન તસ્જસ્ય સરાક્ષાત ભયો મિત્યં માદદુ ચાંદણા કરજો ત્વાં ગંધર્વા ખનસ્ત્વામિન્દ્રસ્ત્વાં બૃહસ્પતિ ત્વામોખ દેશો મો રાજા વિદ્વાન યક્ષ માદમુચ્ચત ચંદનમ સમર્પયામી અક્ષતાની અર્પયામી પગમાં લગાવી દીજો ચંદન માથેમાં ફૂલ પધરાવી દીજો પરમ ગોભ્યો નમઃ માતૃભ્યો નમઃ માલ્યાદીની સુગંધિની માલિત્યાદેની વૈપ્રવો મયા હિતાનિ પુષ્પાણિ પૂજાર્થં પ્રતિગૃહ્યતાં પુષ્પં પુષ્પમાલાં સમર્પયામી ગોભ્યો નમઃ ચઢાવી દીજો નૈવેદ્ય માટે લાડુ છે એ જમશે નહીં તો એ ભાવ કરી દેવો નાભ્યાયાસી દંતરિક્ષ ગુમશેષ્ણોર દેહો સમવર્તતો પદભ્યાં ભૂમિર્દિશા સોત્રા તથા લોકાન કલ્પયન્ના નૈવેદ્યમ નિવેદયામિ દ્રવ્ય દક્ષિણામ સમર્પયામિ હાથ જોડીને પગે લાગી જાઓ પ્રાર્થના પૂર્વકમ નમસ્કાર શ્રી વરચસ્વમાય બધા યજમાન હાથ જોડીને પ્રાર્થના કરજો આશીર્વાદ આપો ભૂદેવ શ્રી વરચસ્વમાયુષ્યમા વિદા ચોવમાનમ મહીયતે ધનમ ધાન્યમ વસુમ સંવત્સરમ દીર્ઘમાયુ સર્વબાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિતા મનુષ્યો મત પ્રસાદેનો ભવિષ્યતિ ન સંશયઃ આરતી આપજો ભૂદેવ આરતી રેડી છે ત્રણ જણાને બચે બે આરતી આપી દેવ સ્વામી સંત સ્વામીજીને પ્રાર્થના છે ગઈ આરતીમાં જોડાય શ્રી વલ્લભ સ્વામીજીને પ્રાર્થના છે ગઈ આરતીમાં જોડાય બાકી યજમાન હાથ અડાડી લેજો ચંદ્રમા મન સો જાત ચક્ષો સૂર્યો અજાયત સોત્રાદ્વાયસ્ય પ્રાણસ્ય મુખા દગ્નિરજાયત કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજવેન્દ્રિહારમ સદા વસંતમ વિધ્યારવિંદે ભવમ ભવામિ સરિતમ નમામિ પરમ ગોભ્યો નમઃ એક મંત્રેણ આરાર્તિક્યમ સમર્પયામિ જલેન શીતલીકરણમ આશુતોષ ધરણમ આરતી આપી દીજો આરાર્તિક્યમ સમર્પયામિ આત્મા ફૂલ ચોખા લઈને પ્રાર્થના કરી જાઓ ભગવાનને 33 કરોડ દેવી દેવતા છે ગૌ માતાની અંદર એને પગે લાગી જાઓ જગનેન જગનમય જંતુ દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન્ન તેહનાકં મહિમાનઃ સજંત જત પૂર્વે સાધ્યા સંતિ દેવાઃ પધરાવી દો ફૂલ પ્રાર્થના પૂર્વકમ નમસ્કારાન સમર્પયામિ સ્વામી આ એક જણા રાહુલભાઈ ચમચી ભરે રાખજો અને પૂજનેન કૃતર્ચનેન યથા જ્ઞાનેન યથા સમયેન યથા મંત્રેણ મહાસંક્રાંતિ પર્વે શ્રી ગૌ પૂજનમ ચરણારવિંદે પ્રિયંતાન નમઃ ક્ષમા પ્રાર્થના કરી લેવ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તહીનમ સુરેશ્વરા યત પૂજિતમ મયા દેવો પરિપૂર્ણમ તદસ્તુ મે પાછા માતા ગય માતાને પગે લાગી જાઓ યથા સર્વમિદં વ્યાપ્તમ જગતસ્ય વર્જંગમમ તામ ધેનું શિરસા વંદે ભૂતભવસ્ય માતરમ ઇતિ ગૌ પૂજનમ સમર્પયામિ બોલો સ્વામી નારાયણ ભગવાન જય પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી શ્રી વલ્લભ સ્વામી બંને સંતો આવી ગૌ માતાના પૂજન રૂપે અહીંયા પુષ્પમાળા પહેરાવી ગૌ પૂજન કરશે ચાંદલો કરીને યજમાન ભક્તો પોતપોતાના સ્થાને બિરાજિત થશે સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પ સૃજાલંકૃતમ પ્રાત સૂર્યમયૂખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી ગૃત્વા રોટકમેક પાણીતલકે ભંત્વાન્યહસ્તેન તમ પુંજાનમ પ્રવિલોક્ય સેવક ગણાન વંદે સદા સ્વામિનમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, આજે ગૌપૂજન દાન પુણ્યનું પર્વ છે ત્યારે વિશેષ દરેક ભક્તોને ગૌપૂજનનો લાભ મળે, જોડાઈ શકાય, કંઈક અંશે આપણે પણ ગૌપૂજન કરીને કૃતાર્થતા ધન્યતા અનુભવી શકીએ. દર વર્ષની જેમ ત્યાં આપણે સ્કૂલના ગ્રાઉન્ડમાં પાર્કિંગ વિભાગનો જે શેડ છે ત્યાં ગાયો ગૌશાળામાં છે, ગૌશાળામાં રાખેલ છે ગાયોની વ્યવસ્થા પૂજન માટેની. તો અહીંથી સભા પૂર્ણ થયા બાદ દરેક ભક્તો આજે આ પુણ્ય પર્વે ગૌપૂજનનો લાભ લેવા માટે ગૌશાળામાં ત્યાં વ્યવસ્થા રાખેલી છે, પૂજનમાં જોડાશો. દાન પુણ્યનું પર્વ છે ત્યારે આજે બે ચાર હરિભક્તોને વિશેષ રૂપમાં યાદ કરું. જ્યારે આ ધનુર્માસની શરૂઆત થવાની હતી ત્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો અનહદ રાજીપો જમની ઉપર રહ્યો છે એવા કેલિફોર્નિયા નિવાસી પરમ ભક્ત વાસુદેવભાઈ પટેલ, એમના સુપુત્ર રાકેશભાઈ, પિતા શ્રી સનાબાપા, વર્ષો સુધી શાસ્ત્રીજી મહારાજને ખૂબ જેમણે રાજી કર્યા, તન મન ધનથી નિષ્ઠા રાખી. વાસુદેવભાઈની ઈચ્છા હતી કે આપણે આ ગુરુકુલ રાજકોટથી જે લાઈવ પ્રસારણ કથા થાય છે એ ઝૂમના માધ્યમથી જો લાઈવ કરવામાં આવે તો વિશેષ હરિભક્તો વિદેશમાં રહેતા હોય અને આનંદ થાય, સામે બેસીને જ કથાનું શ્રવણ કરતા હોઈએ એવી અનુભૂતિ થાય. ત્યારે એમણે કીધેલું કે આ માટે જે કાંઈ સાધનો કે વ્યવસ્થાઓની જરૂરિયાત હોય એ માટે તેઓએ 251,000 રૂપિયાની સેવા દરેક દેશ વિદેશના હરિભક્તો લાભ લઈ શકે એના માટે અર્પણ કરેલી. માનસ ભાવે આજે એ પરિવારને યાદ કરીએ, એમના સુપુત્ર રાકેશભાઈ, પિતા શ્રી વાસુદેવભાઈ ખૂબ સારા એકાંતિક ભક્ત છે. દર ગુરુ પૂર્ણિમાના મુખ્ય યજમાન તેઓ હોય, નાના મોટા ઉત્સવ સમયાવોમાં પણ હર હંમેશ તેઓની સેવા અવિરતપણે આવતી રહેતી હોય અને એના દ્વારા અનેકવિધ જાજાજીવ ભગવાન ઓળખે એવા સેવા કાર્યો અવિરત ચાલતા રહે છે. ત્યારે બધા સંતો, આપ હરિભક્તો પણ ઠાકોરજીને પ્રાર્થના કરજો કે આ પરિવારને મહારાજ વિશેષ સેવા સત્સંગ ભક્તિનું બળ અર્પણ કરે. એવા જ બીજા એક હરિભક્તને યાદ કરું, ઓસ્ટ્રેલિયાની અંદર રહીને જેવો વર્ષોથી ખૂબ ગુરુકુલની નિષ્ઠા, ગુરુ મહારાજ પ્રત્યે જેઓને આત્મબુદ્ધિનો હેત છે એવા ડૉક્ટર છે મધુરભાઈ, અટક શું છે, શિલાલકર, મધુર ડૉક્ટર મધુરભાઈ. ડૉક્ટર સાહેબ કહું ને તો એ એમ કે મને તમે મધુ કહો, સાહેબ ન કહો. કોરોનાનો હમણાં સમય હતો તો દરેક સંસ્થામાં સંતોમાં એને એવી હેતપ્રીતને આત્મબુદ્ધિ, દવાઓ એમણે ત્યાંથી મોકલાવી, કીટો, દરેક સંતોને એ કે ફ્રૂટ અવશ્યપણે લેવાનું, જે કાંઈ ખર્ચો હશે હું આપીશ. લગભગ 7 લાખ રૂપિયા એમણે મોકલાવ્યા. અહીંયા આપણે ઇંગ્લિશ મીડિયમ આખું સંકુલ કર્યું, 7 માળની આખી બિલ્ડિંગ તૈયાર થઈ. જ્યારે પાયાની શરૂઆત હતી ત્યારે જ ગુરુ મહારાજ સંતો ત્યાં પધારેલા, એમણે વાત કરેલી કે મારાથી યથાશક્તિ આ ભગવાનના સેવા કાર્યમાં શાસ્ત્રીજી મહારાજની આ મૂળ સંસ્થામાં ગુરુ મહારાજ આપ રાજી થાઓ એ રીતે સેવા કરીશ. 51 લાખ રૂપિયાની સેવા, ઇંગ્લિશ મીડિયમ ઇન્સ્ટિટ્યૂટ આખું જે આપણું તૈયાર થયું, અત્યારે તો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં પણ ચાલુ થઈ ગયા, 250 જેટલા તો એડમિશન થઈ ગયા છે. ઇન્ટરનેશનલ લેવલનું આખું સ્ટાન્ડર્ડ છે. 3 માળ છાત્રાલયના છે, ઉપરના માળે ભોજનાલય, નીચે સ્કૂલના માળ છે, અને સારામાં સારી રીતે બાળકોને ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમનો અભ્યાસ થઈ શકે એવી સુંદર આખું એક સંકુલ ઇંગ્લિશ મીડિયમનું તૈયાર થયું. એમાં 51 લાખ રૂપિયાની સેવા એમણે ગયા વર્ષે અર્પણ કરેલી. બે દિવસ પહેલાં જ વાત થયેલી, પૂજ્ય ગુણવલ્લભ સ્વામીની યારે વાત થઈ, ઘનશ્યામ મહારાજને એક સાફામાં સોનાનું પેડલ લગાડે છે, હમણાં જ ધરાવ્યું હતું. 90,000 રૂપિયાનું તેઓએ એ કરાવ્યું. ત્યાર પછી હમણાં વાત થઈ, આપણે ત્રંબા નૂતન સંકુલ સંપાદન થયું, તમામ સાધુ આશ્રમ વગેરે તૈયાર કર્યા, કે બીજી સેવા હું શું કરું. કીધું આ કોરોનાનો સમય છે, વચ્ચે 4 મહિના સુધી મેડિકલ કાર્ય બધું બંધ હતું, પણ વાત થઈ કે છેલ્લા 2 મહિનાની અંદર ગયા વર્ષે સરખું ચાલતું હતું, અને જે રીતે મારે ચાલે ને જે ઇન્કમ થઈ હતી એ આ 2 મહિનામાં આખા વર્ષનું પૂરું થઈ ગયું. એટલે કે મારે ભગવાને 4 મહિનાનું ભજન ભક્તિનું વેકેશન આપ્યું, અને છતાંય ગયા વર્ષ જેટલું જ આ વર્ષે થઈ ગયું છે. ગુરુ મહારાજને વાત કરી, સ્વામી કે યથા યોગ્ય તમને અનુકૂળ હોય એ પ્રમાણે તમે કરો જ છો. તોય એમણે સંકલ્પ કર્યો કે સાધુ આશ્રમ ત્રંબા ગુરુકુલની અંદર જે કંઈ ખર્ચ થાય એ હું આપીશ. 25 લાખ રૂપિયાની સેવા તેમણે આ પર્વે સાધુ આશ્રમ માટે અર્પણ કરેલી છે. ભગવાનને પ્રાર્થના કરીએ આ પરિવારને પણ મહારાજ વિશેષ રૂપમાં સત્સંગ સેવા ભક્તિનું બળ અર્પણ કરે. એવા જ એક ભક્તને યાદ કરું, ન્યૂજર્સી ન્યૂયોર્ક. સ્વામિનારાયણ સત્સંગ મંડળ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પ્રથમ વખત જ્યારે અમેરિકા પધાર્યા ત્યારે એ સત્સંગ મંડળની સ્થાપના કરેલી. નિરંજનભાઈ પટેલ દર વર્ષે નાના મોટા સંસ્થાના વિકાસ કાર્યની અંદર આ સત્સંગ મંડળ દ્વારા અવિરત સેવાઓ આવતી હોય. 2 દિવસ પહેલાં જ વાત થયેલી, આપણે મવડી વિસ્તારની અંદર ગુરુકુલ સંજીવની હોસ્પિટલ શરૂ થઈ, બહુ ટોકન દરે રાહત દરે દર્દી નારાયણની સેવાઓ એમાં થાય છે. સ્ત્રી રોગ વિભાગ હોય, બાળકોનો વિભાગ છે, એમડી ડૉક્ટરો છે, સાથે સાથે વિશેષ રૂપમાં હમણાં જ ઓર્થોપેડિક વિભાગ, ઓપરેશન નાના મોટા દરેક પ્રકારના હાડકાના ફ્રેક્ચર થયા હોયથી માંડીને દરેક પ્રકારના ઓપરેશનો યુનિટ આખું શરૂ થયું. ગામડે ગામડે હમણાં ડૉક્ટર ઘેયાળ સાહેબ અને અન્ય ડૉક્ટરોની ટીમ સાથે મળીને કેમ્પોનું આયોજન ફ્રીમાં કરવામાં આવે છે, દવાઓ ફ્રીમાં આપવામાં આવે, નિદાનો થાય છે. આજુબાજુના ગામડાઓમાં એ સેવાઓ કેમ્પની પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે બહુ ટોકન દરે રાહત દરે જે 12 ઓપરેશન કદાચ 40-45 હજારમાં થતું હોય, હમણાં જ હાડકાના એક ડૉક્ટર ઓપરેશન હતું 65,000 રૂપિયા કીધેલા, આપણે 80,000 રૂપિયાનું જે ઓપરેશન બીજી હોસ્પિટલમાં કીધેલું, અહીંયા ગુરુકુલની સેવાનો એમને ખ્યાલ આવ્યો તો આપણે 30,000 રૂપિયામાં, ક્યાં 80,000 ને ક્યાં 30,000. સહજ રીતે સામાન્ય પરિવારના જે કોઈ આવા દર્દી હોય, બીમાર હોય, તેમની એક આશીર્વાદરૂપ સેવા થઈ રહી છે. ત્યારે ન્યૂજર્સી સ્વામિનારાયણ સત્સંગ મંડળ વતી ભાઈ શ્રી નિરંજનભાઈ પટેલે $10,000ની સેવા આ સંજીવની હોસ્પિટલના સેવા કાર્યમાં આજના દિવસે અર્પણ કરેલી છે. એ ઉપરાંત ગુરુકુલના નિષ્ઠાવાન સેવક ન્યૂજર્સીના વ્રજલાલભાઈ રાખોલિયા, એમના સુપુત્ર હરિ બહુ યુવાન છે, કાર્યકર્તા છે. આ પરિવારજનોએ પણ આજે આ મકર સંક્રાંતિના દિવસે નાના મોટા જે કાંઈ ગૌપૂજન, સંત પૂજન, સંતોને રસોઈ, ઠાકોરજીના થાળ ધોતિયા વગેરેના આયોજનની અંદર 41,000 રૂપિયાની સેવા તેઓએ પણ અર્પણ કરેલી છે. ભગવાનને પ્રાર્થના કરીએ, આ નાની મોટી સેવા કરનારા સર્વ કોઈને ભગવાન શ્રીહરિ સર્વ રીતે સુખી રાખે, સત્સંગ સેવા ભક્તિનું બળ અર્પણ કરે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ગુરુ મહારાજ, દરેક સંતોની અમી દ્રષ્ટિ અને આશીર્વાદ આ પરિવારજનો ઉપર અવિરત વર્ષતા રહે એટલી વાત સાથે હા એક યાદ કરું. અમારે મધુકરભાઈ, મધુસૂદનભાઈ કેનેડાની અંદર ચિંતનભાઈ રહે છે, યશભાઈ અમારે લંડનમાં રહે છે, વર્ષોથી અમદાવાદની અંદર નિવાસ કરીને રહ્યા, માતૃ સંસ્થા પ્રત્યે અનન્ય નિષ્ઠા છે. મધુસૂદનભાઈ કદાચ મને એમ છે આવવાના હતા, આવ્યા હોય તો જરૂર અહીંયા. મધુસૂદનભાઈ આવો, પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી પાસે આવશે, સ્વામી તેઓને ભગવાનની પ્રસાદીનો હાર પહેરાવી શુભાશીર્વાદ પાઠવશે. સંતોનું પૂજન થયું, ઠાકોરજીના થાળ, સંતોની રસોઈ અને સંતોને ધોતિયાની સેવા દર વર્ષે તેઓ કરતા હોય છે. 25,000 રૂપિયાની સેવા ચિંતનભાઈ મધુસૂદનભાઈ દવે તેઓએ કરેલી છે. બંને એમના સુપુત્ર એક લંડનમાં છે યશભાઈ, ચિંતનભાઈ કેનેડાની અંદર છે, ત્યાં પણ બંને જગ્યાએ સક્રિય કાર્યકર્તા તરીકે આપણું ગુરુકુલનું સેવા કાર્ય સંભાળે છે. આ પરિવારને મધુસૂદનભાઈને યાદ કરું, હમણાં એમને તો વિશેષ કરીને વિદેશમાં રહેવાનું હોય, થોડા સમય પહેલાં ઘરમાં જે કાંઈ વાસણ હતા, જે કાંઈ બીજા સાધનો હતા, એ બધાએ ગાડી ભરીને લેતા આવ્યા. એ કે હવે મારા ઘરમાં આ બધા ક્યાં વાપરવાના છે, નવી સંસ્થા થતી હોય ને તો એમાં આ બધા વાસણો ને જે કાંઈ સાધનો બધું છે એ વપરાશે. તો સીધે સીધું જામનગર ગુરુકુલ શરૂ થયું તો ગોવિંદ સ્વામી કે હાલો આપણે એક સાધુ આશ્રમનું બધું તો કાર્ય આમાંથી ચાલુ થઈ ગયું. સહજ રીતે વિશુદ્ધ હૃદયની ભક્તિ હોય તો આવી રીતે સંતોના ઉપયોગમાં આવે એવી એમની ભાવના. ઘરમાં જે કાંઈ સાધન વાસણો વગેરે હતા તેઓ એ પણ અર્પણ કરેલા. આજના દિવસે 25,000 રૂપિયાની સેવા મધુસૂદનભાઈ અર્પણ કરેલી છે. વિશેષ રૂપમાં જે ભક્તોએ આજના દિવસે સેવાઓ કરી છે એમના નામ ઉલ્લેખ અત્રેથી કરવામાં આવશે. આજે મકર સંક્રાંતિના પરમ પવિત્ર દિવસે જેમની જેમની વિશેષ સેવાઓ છે એ ભક્તોને યાદ કરીએ. સંતો એમની ઉપર દ્રષ્ટિ કરીને આશીર્વાદ પાઠવશે. દિલીપભાઈ ચંદુભાઈ ઢોલરિયા લંડન, થોડા દિવસ પહેલાં જ એમની 40 સંસ્થાઓમાં થાળ અને રસોઈ હતી, આજે પણ ગૌપૂજનની સેવા છે. ચિંતનકુમાર મધુસૂદનભાઈ દવે, સુનિલભાઈ ગોદવાણી ઓસ્ટ્રેલિયા, અશ્વિનભાઈ મકાણી આફ્રિકા, રણછોડભાઈ અકબરી સાહેબ, ભરતભાઈ કાથરોટિયા, શ્રી રાજ કાસ્ટેડ પ્રાઇવેટ લિમિટેડ, અમિતભાઈ સોજેત્રા, હરીશભાઈ જીવરાજભાઈ મહેતા, જયંતિભાઈ વોરા, શૈલેષભાઈ હંસરાજભાઈ વિરાણી, અક્ષરનિવાસી વાલજીભાઈ બારેવાડિયાની પુણ્ય સ્મૃતિમાં સુપુત્ર હિમાંશુભાઈ, જીવરાજભાઈ ચાંગેલા, ડાયાભાઈ વૈષ્ણવ, સુરેશભાઈ મારડિયા, નરેશભાઈ, સુમનભાઈ દેસાઈ વલસાડ, ગુરુકુલ ભક્તિ મહિલા મંડળ એમના તરફથી પણ આજે ગૌપૂજન અને સંતપૂજનની સેવાઓ છે. ધનજીભાઈ કાનજીભાઈ વસોયા સાથે તુનપ્રસાદના યજમાન તરીકે આજે જોડાયા છે. સતીશકુમાર કમોયા, ચંદ્રેશભાઈ કિકાણી, વાસ્યમ ઠુમર, છગનભાઈ પાંભર, કિરીટભાઈ ગોહિલ, મિલનભાઈ મકવાણા, અમરીશભાઈ શેલત, ધીરુભાઈ સરદારા, કેશવલાલભાઈ કચ્છી, વંશ, અમિતભાઈ સોજિત્રા, રૂગનાથભાઈ દલસાણિયા, ભાવેશભાઈ જેઠાભાઈ ડોડિયા, હરસુખભાઈ કાનજીભાઈ ખેર, સુરેશભાઈ લાલજીભાઈ પટેલ, હિમાંશુભાઈ બારેવાડિયા, તેમના પિતાશ્રીની પુણ્ય સ્મૃતિમાં આજે એમને પણ ઠાકોરજીના થાળ અને ધૂનપ્રસાદ છે. નવીનભાઈ ત્રિકમભાઈ માખેસણા, મનસુખભાઈ રાઠોડ, નંદલાલભાઈ મૂળજીભાઈ ડાભી, વનરાજભાઈ ચાવડા, દિલીપભાઈ સોલંકી, ચિરાગભાઈ બ્રહ્મભટ્ટ, કેશુભાઈ આસુદરિયા, રમેશભાઈ વોરા, જયંતિભાઈ સુજિત્રા, મિહિર રસિકભાઈ કાચા, દીપક જયંતિભાઈ કાચા, ભાવેશભાઈ સરખેલિયા, બટુકભાઈ પોલાભાઈ કોરાટ, સુરેશભાઈ મનજીભાઈ પટેલ, નૌતમભાઈ ગંગદાસભાઈ પટેલ, લલિતભાઈ સોલંકી, આ તમામ ભક્તો તરફથી ગૌપૂજન, સંતપૂજન અને ઠાકોરજીના થાળની સેવાઓ છે. એકવાર તાળીઓથી વધાવીએ. તમામ ભક્તોના હૃદયની ભાવના, મકર સંક્રાંતિનો પરમ પવિત્ર દિવસ છે ત્યારે એમના હૃદયનું શુભ સંકલ્પ શ્રીહરિના ચરણોમાં સત્કાર્યની અંદર એમની સર્વાણી વહેતી થઈ છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ આ તમામ ભક્તોના હૃદયમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સહિત એકાંતિક ધર્મ વૃદ્ધિને પામે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. છેલ્લે સભાની પૂર્ણાહુતિ પહેલાં